શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 13 તાલકેતુના કપટથી મૃત્યુ પામેલી મદાલસાની નાગરાજની ફણથી ઉત્પત્તિ અને ઋતધ્વજનું પાતાળલોકમાં ગમન. બંને નાગકુમાર કહે છે પિતાજી. ત્યાર પછી ઘણો સમય વ્યતીત થયા પછી રાજાએ ફરી પોતાના પુત્રને કહ્યું, બેટા, તમે દરરોજ સવારે આશ્વ પર સવાર થઈને બ્રાહ્મણોની રક્ષા માટે આ પૃથ્વી પર વિચરતા રહો. સેંકડો દુરાચારી દાનવ આ પૃથ્વી પર હયાત છે, તેમના વડે મુનિઓને કષ્ટ ન થાય એવી ચેષ્ટા કરો. પિતાની આજ્ઞા અનુસાર રાજકુમાર તે દિવસથી જ એ પ્રમાણે કરવા લાગ્યો. તે પૂર્વાહ્નમાં જ સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરીને પિતાના ચરણોમાં મસ્તક ઝુકાવતા હતા. એક દિવસની વાત છે, તેઓ ફરતા ફરતા યમુના તટ પર ગયા. ત્યાં પાતાલ કેતુનો નાનો ભાઈ તાલ કેતુ આશ્રમ બનાવીને રહેતો હતો. રાજકુમારે તેને જોયો. તે માયાવી દાનવ મુનિના રૂપમાં હતો. તેણે પૂર્વના વેરને યાદ કરીને તેમને કહ્યું, રાજકુમાર, હું તમને એક વાત કહું છું, જો તમારી ઈચ્છા હોય તો તેમ કરો. તમે સત્ય પ્રતિજ્ઞ છો, તેથી તમારે મારી પ્રાર્થના ભંગ કરવી ન જોઈએ. હું ધર્મને માટે યજ્ઞ કરીશ અને તેમાં અનેક ઇષ્ટિઓ એટલે ઈચ્છાઓ કરવી પડશે. આ બધા માટે ઇષ્ટની પસંદગી કરવી પણ જરૂરી છે, પરંતુ મારી પાસે દક્ષિણા નથી. તેથી તમે મને સોના માટે પોતાના આ ગળાનું આભૂષણ આપી દો અને મારા આશ્રમની રક્ષા કરો. ત્યાં સુધી હું જળની અંદર પ્રવેશ કરીને પ્રજાની પુષ્ટિ માટે વરુણ દેવતા સંબંધી વૈદિક મંત્રોથી વરુણ દેવતાની સ્તુતિ કરું છું. સ્તુતિ કરીને જલ્દી પાછો આવીશ. તેને આ પ્રમાણે કહેવાથી રાજકુમારે તેને પ્રણામ કર્યા અને પોતાના ગળાનું આભૂષણ ઉતારીને આપી દીધું. પછી આ પ્રમાણે કહ્યું, આપ નિશ્ચિંત થઈને જાઓ, જ્યાં સુધી પાછા નહીં આવો ત્યાં સુધી હું આશ્રમ પાસે જ રોકાઈશ. રાજકુમારના આ પ્રમાણે કહેવાથી તાલકેતુ નદીના જળમાં ડૂબકી મારીને અદૃશ્ય થઈ ગયો અને તેઓ તેના માયા નિર્મિત આશ્રમની રક્ષા કરવા લાગ્યા. જળમાંથી તે રાજકુમારના નગરમાં ચાલ્યો ગયો અને મદાલસા તથા બીજા લોકોની સામે આ પ્રમાણે બોલ્યો. તાલકેતુએ કહ્યું, વીર કુવલ્યાશ્વ મારા આશ્રમની સમીપ ગયા હતા અને તપસ્વીઓની રક્ષા કરતા રહીને કોઈ દુષ્ટ દૈત્ય સાથે યુદ્ધ કરી રહ્યા હતા. તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે યુદ્ધ કર્યું અને અનેક બ્રાહ્મણ દ્વેષી દાનવોને મોતને ઘાટ ઉતાર્યા. પછી તે પાપી દૈત્ય માયાનો સહારો લઈને શૂળથી તેમની છાતી વીંધી નાખી. મૃત્યુ સમયે તેમણે પોતાના ગળાનું આભૂષણ મને આપ્યું. પછી તપસ્વીઓ મળીને તેમનો અગ્નિસંસ્કાર કરી દીધો. તેમનો ઘોડો ભયભીત થઈને નેત્રોથી આંસુ પાડતો હણતો રહ્યો. તે જ અવસ્થામાં તે દુરાત્મા દાનવ તેને સાથે પકડીને લઈ ગયો. મુજ પાપાચારી નિષ્ઠુરે આ બધું મારી સામે મારી આંખે જોયું છે. હવે જે કર્તવ્ય હોય તે તમે લોકો કરો. પોતાના હૃદયને આશ્વાસન આપવા માટે આ તેમના ગળાનો હાર ગ્રહણ કરો. આમ કહીને તાલકેતુએ તે હાર જમીન પર મૂકી દીધો અને જેવો આવ્યો હતો તેવો ચાલ્યો ગયો. આ દુઃખદ સમાચાર સાંભળીને ત્યાંના લોકો શોકથી વ્યાકુળ થઈને મૂર્છિત થઈ ગયા. પછી થોડી વારમાં હોશમાં આવ્યા પછી રાણીવાસની બધી સ્ત્રીઓ, રાજ તથા મહારાણી પણ અતિ દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા. મદાલસાએ તેમના ગળાના આભૂષણને જોયું અને પતિ મરાઈ ગયો એવું સાંભળીને તરત પોતાના પ્રિય પ્રાણોને ત્યાગી દીધા. મદાલસા, તું તદ દ્રષ્ટવા તદિયમ કંઠભૂષણમ તત્યાજ આશુ પ્રિયાન પ્રાણાન શ્રુત્વા ચ નિહતમ પતિમ. અધ્યાય 22:85 શ્લોક. ત્યાર પછી પૂર્વવાસીઓ તથા મહારાજના મહેલમાં જોરથી કરુણ આક્રંદ થવા લાગ્યું. રાજા શત્રુજીતે જ્યારે મદાલસાને પતિ વિના મૃત્યુને પ્રાપ્ત થયેલી જોઈ ત્યારે થોડો વિચાર કરીને મનને સ્થિર કર્યું અને શોકાતુર બધા લોકોને કહ્યું, પ્રજાજનો અને દેવીઓ, હું તમારા અને મારા માટે રડવાનું કોઈ કારણ જોતો નથી. સર્વ પ્રકારના સંબંધ અનિત્ય હોય છે. આ વાતનો સારી રીતે વિચાર કર્યા પછી શું પુત્રને માટે શોક કરું કે શું પુત્રવધુ માટે? વિચાર કરતા એવું લાગે છે તે બંને કૃતકૃત્ય હોવાથી શોક કરવા યોગ્ય નથી. જે હંમેશા મારી સેવામાં વ્યસ્ત રહેતો હતો અને મારા જ કહેવાથી બ્રાહ્મણોની રક્ષા માટે તત્પર થઈને મૃત્યુને પ્રાપ્ત થયો તે મારો પુત્ર બુદ્ધિમાન પુરુષો માટે શોકનો વિષય કઈ રીતે થઈ શકે છે? જે અવશ્ય જવાનું છે તે શરીરને જો બ્રાહ્મણોની રક્ષામાં લગાવી દીધું તો આ તો મહાન અભ્યુદયનું કારણ છે. એ જ પ્રમાણે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી મારી આ પુત્રવધુ જો આ પ્રમાણે પોતાના સ્વામીને અનુરૂપ થઈને પરલોકમાં તેની પાસે ગઈ છે તો તેને માટે પણ શોક કરવો કઈ રીતે ઉચિત છે? કેમ કે સ્ત્રીઓ માટે પતિ સિવાય બીજા કોઈ દેવતા નથી. જો આ પતિના પછી પણ જીવિત રહે તો અમારા માટે, બંધુ બાંધવોને માટે તથા અન્ય દયાળુ પુરુષોને માટે શોકને યોગ્ય થઈ શકતી હતી. આ તો પોતાના પતિના વધના સમાચાર સાંભળીને તરત જ તેમની પાછળ ચાલી ગઈ. તેથી એ વિદ્વાન પુરુષો માટે એ શોકને યોગ્ય નથી. રાજા ચ તામ મૃતા દૃષ્ટવા વિના ભરતા મદાલસામ પ્રત્યુવાચ જન્મ સર્વમ વિમૃશ્ય સુસ્થ માનસઃ ન રોદિતવ્યમ પશ્યામી ભવત આત્મા ભવતા ભવતામ આત્મા નસ્તથા સર્વેષામેવ સંચિંત્ય સંબંધ બાંધા નામ નિત્યતામ કિમ નુ શોચામી તનયમ કિમ નુ શોચામ્યહમ સ્નુષામ વિમૃશ્ય કૃતકૃત્ય ત્વાન મન્યે અશોચ્યા ઉભાવપી યચ્છુ શૂરમર્ચ દ્વચનાદ દ્વિજ રક્ષણ તત્પર પ્રાપ્તો મે યહ સુતો મૃત્યુમ કથમ શોચ્ય સ ધીમતામ અવશ્યમ યાતિ યદેહમ તદ દ્વિજાનામ કૃતે યદિ મમ પુત્રેણ સંત્યક્તમ નન વભ્યુદય કારી તત ઇયમ ચ સત્કુલોત્પના ભર્તયે વમનુવ્રતા કથમ નુ શોચ્યા નારીણામ ભર્તુર અન્ય અન્યમ દેવતમ અસ્માકમ બાંધવાનામ ચ તથા અન્યશામ દયાવતમ શોચ્યા હેશામ ભવે દેવમ યદી ભર્ત્રા વિયોગિની યાતુ ભર્તુર્વ્રધમ શ્રુત્વા તત્ક્ષણાદેવ ભામિની ભર્તારમ ભર્તારમ નુ યાતેયમ ન શોચ્યા તો વિપશ્વિતામ. અધ્યાય 22-27-34 શ્લોક સંખ્યા. શોક તો તે સ્ત્રીઓ માટે કરવો જોઈએ જે પતિ વિના પણ જીવિત છે, જે પતિની સાથે જ પ્રાણ ત્યાગી દે છે તે કદાપી શોકને યોગ્ય નથી. મદાલસા બહુ કૃતજ્ઞ હતી, તેથી તેણે પતિ વિયોગનું દુઃખ ભોગવ્યું નથી, જે આ લોક અને પરલોકમાં બધી રીતે સુખ પ્રદાન કરનાર છે. તે પતિને કઈ સ્ત્રી મનુષ્ય સમજશે? તેથી મારો તે પુત્ર ઋતધ્વજ, આ પુત્રવધુ, હું તથા ઋતધ્વજની માતા આમાંના કોઈ પણ શોકને યોગ્ય નથી. મારા પુત્રે બ્રાહ્મણની રક્ષા માટે પોતાના પ્રાણ ત્યાગીને આપણા બધાનો ઉદ્ધાર કર્યો છે. સંગ્રામમાં બ્રાહ્મણોની રક્ષા માટે પ્રાણ ત્યાગ કરીને મારા પુત્રે પોતાની માતાના સતીત્વ, વંશની નિર્મળતા અને પોતાના પરાક્રમનો ત્યાગ કર્યો નથી. ત્યાર પછી કોલ્યાશ્વની માતાએ પોતાના પતિને જોઈને કહ્યું, રાજન, મારી માતા અને બહેનને આવી પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ જેવી કે મુનિઓની રક્ષાને માટે પુત્રનો વધ સાંભળીને મને થઈ છે. જે શોકમાં ડૂબેલા બંધુ બાંધવોની સામે રોગના કારણે દુઃખી થતા રહીને પ્રાણ ત્યાગ કરે છે, તેમની માતાએ સંતાન ઉત્પન્ન કરવું વ્યર્થ છે. જે ગાય અને બ્રાહ્મણોની રક્ષામાં તત્પર થઈ રણભૂમિમાં નિર્ભયતાપૂર્વક યુદ્ધ કરતા રહીને શસ્ત્ર પ્રહારથી મૃત્યુને પ્રાપ્ત થાય છે, તે જ આ પૃથ્વી પર ધન્ય મનુષ્ય છે. જે યાચકો, મિત્રો અને શત્રુઓથી કદી વિમુખ થતો નથી, એવા પુત્રથી જ પિતા પુત્રવાન થાય છે અને માતા તેના કારણે જ વીર પુત્રની જનની માનવામાં આવે છે. પુત્રના જન્મકાળમાં માતાને જે દુઃખ સહેવું પડે છે તે ત્યારે સફળ થાય છે જ્યારે પુત્ર શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે અથવા યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થાય. તેના સંસ્કૃત શ્લોક આ પ્રમાણે છે. નમે માત્રા નમે સ્વસ્ત્રા પ્રાપ્તા પ્રીતિર નૃપે દૃષિ શ્રુત્વા મુનિ પરિત્રાણે હતમ પુત્રમ યથા મયા શોચતામ બાંધવા નામ યે નિસ્વંતો અતિ દુઃખિતા મ્રિયંતે વ્યાધિના ક્લિષ્ટાસ્તેષાં માતા વૃથા પ્રજા સંગ્રામે યુદ્ધ્યમાના યે અભીતા ગો દ્વિજ રક્ષણે सुन्नाः शस्त्रेर विपद्यन्ते त एव भूमि त एव भुवि मानवाः। अर्थीनां मित्रवर्गस्य विद्विषां च परा अमुखं यो न याति पिता तेन पुत्री माता च विरसुः। गर्भक्लेशः स्त्रियो मन्ये साफल्यं भजते तदा यदारि विजयी वा स्यात् संग्रामे वा हतः सुतः। अध्याय 22 श्लोक संख्या 41-45। ત્યાર પછી રાજા શત્રુજીતે પોતાની પુત્રવધુ મદાલસાના દાહ સંસ્કાર કર્યા અને નગરથી બહાર આવીને પુત્રને જલાંજલિ આપી। તાલકેતુ પછી યમુના જળમાંથી નીકળીને રાજકુમાર પાસે ગયો અને પ્રેમપૂર્વક મીઠી વાણીથી બોલ્યો, રાજકુમાર હવે તમે જાઓ, તમે મને કૃતાર્થ કરી દીધો। તમે જે અહીં અવિચળ ભાવથી ઊભા રહ્યા તેનાથી મેં મારી ઘણા દિવસની અભિલાષા પૂરી કરી લીધી। મારે મહાત્મા વરુણની પ્રસન્નતા માટે વરુણ યજ્ઞનું અનુષ્ઠાન કરવાની ઘણા દિવસથી ઈચ્છા હતી, તે બધું કાર્ય મેં પૂરું કરી લીધું। તેના આમ કહેવાથી રાજકુમાર તેમને પ્રણામ કરીને ગરુડ તથા વાયુ સમાન વેગવાળા પોતાના અશ્વ પર આરૂઢ થયા અને પોતાના નગર તરફ ચાલવા લાગ્યા। રાજકુમાર ઋતુધ્વજ બહુ વેગપૂર્વક પોતાના નગરમાં આવ્યા। તે સમયે તેમના મનમાં માતા પિતાના ચરણોની વંદના કરવાની તથી મદાલસાને જોવાની પ્રબળ ઈચ્છા હતી। ત્યાં પહોંચીને તેમણે જોયું, સામે આવી રહેલા બધા લોકો ઉદાસ છે, કોઈના મુખ પર પ્રસન્નતા નથી, પરંતુ સાથે સાથે બધાની આકૃતિથી આશ્ચર્ય ટપકી રહ્યું છે અને મુખ પર અત્યંત હર્ષ છવાઈ રહ્યો છે। પિતા માતા અન્ય બંધુ બાંધવોએ તેમને છાતીએ લગાડ્યા અને ચિરંજીવી રહો વત્સ આવું કહીને આશીર્વાદ આપ્યા। રાજકુમાર પણ સૌને પ્રણામ કરીને આશ્ચર્યમગ્ન થઈને પૂછવા લાગ્યા, આ શી વાત છે? પિતાને પૂછવાથી તેમણે બની ગયેલી બધી વાત કહી સંભળાવી। પોતાની મનોરમા ભાર્યા મદાલસાના મૃત્યુના સમાચાર સાંભળીને તથા માતા પિતાને સામે ઊભા જોઈને તેઓ લજ્જા અને શોકના સમુદ્રમાં ડૂબી ગયા અને મનમાં જ વિચારવા લાગ્યા કે હાય, તે સાધ્વી બાળાએ મારા મૃત્યુની વાત સાંભળીને પ્રાણ ત્યાગી દીધા, છતાં હું જીવિત છું, મુજે નિષ્ઠુર ને ધિક્કાર છે, અહો હું ક્રૂર છું, અનાર્ય છું અને જે મારા માટે જ મૃત્યુને પ્રાપ્ત થયેલી તે મૃગનયની પત્ની વિના પણ અત્યંત નિર્દય થઈને જીવી રહ્યો છું। ત્યાર પછી તેણે પોતાના મનના આવેગને રોક્યો અને મોહ ત્યાગીને વિચાર કરવા લાગ્યા, તે મરી ગઈ તેથી હું પણ તેના નિમિત્તે પ્રાણ ત્યાગી દઉં તો તેનાથી તે બિચારીનો શો ઉપકાર થશે? આ કાર્ય તો સ્ત્રીઓ માટે જ પ્રશંસનીય છે, જો વારંવાર હા પ્રિય હો પ્રિય કહીને દીન ભાવે રડતો રહું તો પણ મારા માટે પ્રશંસાની વાત નથી, મારું કર્તવ્ય તો છે પિતાજીની સેવા કરવી, આ જીવન તેમને આધીન છે તેથી તેનો ત્યાગ કઈ રીતે કરી શકું? પરંતુ આજથી સ્ત્રી સંબંધી ભોગનો પરિત્યાગ કરી દેવો હું મારા માટે ઉચિત માનું છું, જો કે એનાથી પણ તે તનવંગીનો કોઈ ઉપકાર થતો નથી, તેમ છતાં મારે તો સર્વથા વિષય ભોગનો ત્યાગ કરવો જ ઉચિત છે, એનાથી ઉપકાર અથવા અપકાર કંઈ પણ થતું નથી। જેણે મારા માટે પ્રાણ ત્યાગી દીધા તેના માટે મારો આ ત્યાગ બહુ ઓછો છે, એવો નિશ્ચય કરીને તેમણે મદાલસા માટે જલાંજલિ આપી અને ત્યાર પછીના કર્મ કરીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી। ઋતુધ્વજ બોલ્યા, જો આ જન્મમાં મને મારી સુંદરી પત્ની મદાલસા મને ફરી મળી ન શકે તો બીજી કોઈ સ્ત્રી મારી જીવનસાથી બની શકતી નથી। મૃગ જેવા વિશાળ નેત્રોવાળી ગંધર્વ રાજકુમારી મદાલસા સિવાય અન્ય કોઈ સ્ત્રી સાથે હું સંભોગ કરી શકતો નથી, આ મેં સર્વથા સત્ય કહ્યું છે। તા મૃતે મૃગશા વાક્ષીમ ગંધર્વ તનયામહમ ન ભોક્ષે યોષિતમ કંચિદિતિ સત્યમ મયોદિતમ। 23 અધ્યાયનું 20 શ્લોક। બંને નાગકુમાર કહે છે, પિતાજી આ પ્રમાણે મદાલસા વિના તેઓ સ્ત્રી સંબંધી સમસ્ત ભોગોનો પરિત્યાગ કરીને હવે પોતાની ઉંમરના મિત્રો સાથે રહીને મનના દુઃખને ભૂલવા પ્રયત્ન કરે છે, આ જ તેમનું સૌથી મોટું કામ છે, પરંતુ આ તો ઈશ્વર કોટીમાં પહોંચેલી વ્યક્તિઓ માટે પણ અત્યંત દુષ્કર છે, પછી સામાન્ય લોકોની તો વાત જ ક્યાં છે? નાગરાજ અશ્વતર બોલ્યા, પુત્રો, જો કોઈ કાર્યને અસંભવ માનીને મનુષ્ય તેના માટે ઉદ્યોગ નહીં કરે તો ઉદ્યોગ છોડવાથી તેમને બહુ નુકસાન થશે, તેથી મનુષ્ય પોતાના પુરુષાર્થનો ત્યાગ કર્યા વિના કર્મનો આરંભ કરવો જોઈએ, કેમ કે કાર્યની સિદ્ધિ ભાગ્ય અને પુરુષાર્થ બંને પર આધારિત છે. તેથી હું તપસ્યાનો આશ્રય લઈને એવો પ્રયત્ન કરીશ જેથી આ કાર્ય શીઘ્ર સિદ્ધ થાય. આમ કહીને નાગરાજ અશ્વતર હિમાલય પર્વતના પ્લક્ષાવતરણ તીર્થમાં, જે સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાં જઈને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેઓ ત્રણેય સમય સ્નાન કરતા અને નિયમ પ્રમાણે આહાર લેતા રહીને સરસ્વતી દેવીમાં મન લગાવીને ઉત્તમ વાણીમાં તેમની સ્તુતિ કરતા હતા. અશ્વતર વાચ: જગદ્ધાત્રી મહમ દેવીમ આરીરાધયી ઈશુહુ શુભામ સ્તોષ્ય પ્રણમ્ય શિરસા બ્રહ્મયોનિમ સરસ્વતીમ સદ સદ દેવી યત કિંચિન મોક્ષ બંધાર્થ વત પદમ તત સર્વમ ત્વયા સંયોગમ યોગવદ દેવી સંસ્થિતમ ત્વમ અક્ષરમ પરમ દેવી યત્ર સર્વમ પ્રતિષ્ઠિતમ અક્ષરમ પરમમ દેવી સંસ્થિતમ પરમાણુવત અક્ષરમ પરમ બ્રહ્મ જગચ્ચેત તક્ષરાત્મકમ દારુણ્યવસ્થિતો વહની ભો માશ્વ પરમાણવ તથા ત્વયિ સ્થિતમ બ્રહ્મ જગચ્ચેદમશેષતઃ. અશ્વતરે કહ્યું: જે સંપૂર્ણ જગતને ધારણ કરનારા અને વેદોના જરણી છે તે કલ્યાણમય સરસ્વતી દેવીને પ્રસન્ન કરવાની ઈચ્છાથી હું તેમના ચરણોમાં શીશ ઝુકાવીને તેમની સ્તુતિ કરું છું. દેવી, મોક્ષ અને બંધનરૂપી અર્થથી યુક્ત જે કંઈ પણ સત અને અસત પદ છે તે બધું તમારામાં અંશયુક્ત થઈને પણ સંયુક્તની જેમ સ્થિત છે. દેવી, જેમાં સર્વ કાંઈ પ્રતિષ્ઠિત છે તે પરમ અક્ષર તમે જ છો. પરમ અક્ષર પરમાણુની જેમ સ્થિત છે. જેમ કાષ્ઠમાં અગ્નિ તથા પાર્થિવ સૂક્ષ્મ પરમાણુ રહે છે તે જ પ્રમાણે બ્રહ્મ અને આ સૂક્ષ્મ જગત તમારામાં સ્થિત છે. ઓમકાર અક્ષર સંસ્થાન યતે દેવી સ્થિરાક્ષરમ તત્ર માત્રા ત્રયમ સર્વમસ્તિ યદેવી નાસ્તિ ચ ત્રયો લોકાસ્ત્રયો વેદાસ્ત્રયે વિધમ પાવક ત્રયમ ત્રિણી જ્યોતિષી વર્ગાશ્વ ત્રયો ધર્માદયસ્તથા ત્રયો ગુણાસ્ત્રય શબ્દાસ્ત્રયો દોષાસ્તથ તથા શ્રમાઃ ત્રય કાલાસ્તથા વસ્થાઃ પિતરો અહર્નિશા દયઃ એતન્માત્રા ત્રયમ દેવી તવ રૂપમ સરસ્વતી વિભિન્ન દર્શી ના માધ્યા બ્રહ્મણો હિ સનાતનાઃ સોમ સંસ્થા હવિહિ સંસ્થાઃ પાક સંસ્થાસ્વ સપ્તયાઃ તાસ્ત્વ દુચ્ચારણા દેવી ક્રિયંતે બ્રહ્મવાદીભિઃ. દેવી, ઓમકાર અક્ષરના રૂપમાં જે તમારો શ્રી વિગ્રહ છે તે સ્થાવર જંગમ રૂપ છે, તેમાં જે ત્રણ માત્રાઓ છે તે જ બધું છે. અસ્તિ નાસ્તિ સત અસત રૂપે પ્રયુક્ત થનારું જે કંઈ પણ છે તે બધું તેમનામાં જ સ્થિત છે. ત્રણ લોક, ત્રણ વેદ, ત્રણ વિદ્યાઓ અને ત્રણ અગ્નિ, ત્રણ જ્યોતિ, ધર્મ વગેરે, ત્રણ વર્ગ, ત્રણ ગુણ, ત્રણ શબ્દ, ત્રણ દોષ, ત્રણ આશ્રમ, ત્રણ કાળ, ત્રણ અવસ્થાઓ, ત્રિવિધ પિતર, દિવસ રાત અને સંધ્યા, બધા ત્રણ માત્રાઓની અંતર્ગત છે. દેવી સરસ્વતી, આ પ્રમાણે આ બધું તમારું જ સ્વરૂપ છે. જુદા જુદા પ્રકારના દ્રષ્ટિકોણ રાખનારી વ્યક્તિઓને માટે જે બ્રહ્મના આદિ અને સનાતન સ્વરૂપભૂત સાત પ્રકારની સોમયજ્ઞ સંસ્થાઓ અગ્નિષ્ટોમ અત્યગ્નિષ્ટોમ ઉકથ્ય ષોડશી વાજપેયી અતિરાત્ર તથા આપતુર્યામાં સાત સોમયજ્ઞ સંસ્થાઓ છે. સાત પ્રકારની હવિર્યજ્ઞ એટલે કે અગ્નયાધાન, અગ્નિહોત્ર, દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, આગ્રયેષ્ઠિ, નિરૂઢ પશુબંધ તથા શ્રોત્રામણી આ હવિર્યજ્ઞ સંસ્થાઓ છે. તથા સાત પ્રકારની પાપયજ્ઞ સંસ્થાઓનું વેદમાં વર્ણન છે. પાપયજ્ઞ કહેતા હૂત, પ્રહૂત, આહુત, સુલગવ, બલિહરણ, પ્રત્યવહરણ તથા અષ્ટકાહોમ આ સાત પાક્ય સંસ્થાઓ છે. તે બધાનું અનુષ્ઠાન બ્રહ્મવાદી પુરુષ તમારા અંગભૂત મંત્રોના ઉચ્ચારણથી જ કરે છે. અનિર્દેશ્ય તથા ચ અન્ય દર્ધ માત્રા શ્રિતમ પરમ અવિકાર્ય ક્ષયમ દિવ્યમ પરિણામ વિવર્જિતમ તવેવ ચ પરમ રૂપમ યન્ન શક્યમ મયે ઋતુમ ન ચાસ્યેન ન વા જીવહા તાલો वष्टादि भिरुच्यते इंद्रो अपि वसवो ब्रह्मा चंद्रार्को ज्योतिरेव च विश्वावासं विश्वरूपं विश्वेशं परमेश्वरं सांख्य वेदांत वेदोक्तं बहुशाखा स्थिरीकृतं अनादिम अद्य निधनं सदसन्न सदैव तु एकं त्वनेकं नाप्येकं भवभेद समाश्रितं अनाख्यं षड्गुणाख्यं च षट्काख्यं त्रिगुणाश्रयं नाना शक्तिं तामेकं शक्तिर्वैभविकं परम सुखा सुखम हत्यो सौख्यम रूपम तव विभाव्यते एवं देवी त्वया व्याप्तम सकलम निष्कलम च यत् अद्वैतावस्थिम ब्रह्म यश्च द्वेते व्यवस्थितम। उक्त त्रण मात्राओथी परे जे अर्ध मात्राना आश्रय बिंदु छे तेनो वाणी द्वारा निर्देश करी शकातो नथी। ते अविकारी अक्षय दिव्य तथा परिणाम शून्य छे। देवी આપનું સ્વરૂપ છે જેનું વર્ણન મારા દ્વારા અસંભવ છે। મુખ જીભ તાળવું અને હોઠ વગેરે કોઈ પણ સ્થાનથી તેનું ઉચ્ચારણ થઈ શકતું નથી। ઇન્દ્ર વસુ બ્રહ્મા ચંદ્રમા સૂર્ય અને અગ્નિ પણ તે જ છે। તે જ સંપૂર્ણ જગતનું નિવાસસ્થાન જગત સ્વરૂપ જગતનો ઈશ્વર તથા પરમેશ્વર છે। સાંખ્ય વેદાંત અને વેદમાં તેનું જ પ્રતિપાદન થયું છે। અનેક શાખાઓમાં તેના જ સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવ્યો છે। તે આદિ અંતથી રહિત છે તથા સત અસતથી વિલક્ષણ હોવા છતાં પણ સત સ્વરૂપ છે। અનેક રૂપોમાં પ્રતીત થયો અનેક રૂપોમાં પ્રતીત થતો હોવા છતાં પણ એક છે અને એક હોઈને પણ જગતના ભેદોનો આશ્રય લઈને અનેક છે। તે નામ રૂપથી રહિત છે। છ ગુણ છ વર્ગ તથા ત્રણ ગુણ પણ તેને આશ્રિત છે। તે એક જ પરમ શક્તિમાન તત્વ છે જે વિવિધ પ્રકારની શક્તિ રાખનારા જીવોમાં શક્તિનો સંચાર કરે છે। સુખ દુઃખ તથા મહાસુખ બધું જ તે અધર્મ માત્રરૂપ તુર્યપદનું સ્વરૂપ છે। આ પ્રમાણે ત્રણેય માત્રાઓથી અતીત જે તુર્યધામરૂપ બ્રહ્મ છે તે તમારામાં જ અભિવ્યક્ત થાય છે। દેવી આ પ્રમાણે સકલ નિષ્કલ અદ્વૈતનિષ્ઠ તથા દ્વૈતનિષ્ઠ જે બ્રહ્મ છે તે પણ તમારાથી વ્યાપ્ત છે। ये अर्था नित्या ये विनशयंती चान्ये ये वा स्थूला ये च सूक्ष्माति सूक्ष्मा ये वा भूमौ ये अंतरिक्षे अंतयो वा तेषां तेषां त्वत् एवोपलब्धिः यच्चामूर्तं यच्चमूर्तं समस्तं यद्वा भूतेष्व भूतेष्वेकमेकं च किञ्चित् यदिव्ये अस्ति क्षमातले खे अन्यतो वा તત સંબંધમ ત્વત સ્વરેર વ્યર્જન સ્વ। જે પદાર્થ નિત્ય છે જે વિનાશશીલ છે જે આ પૃથ્વી પર અંતરિક્ષમાં અથવા કોઈ સ્વપ્નમાં જોવામાં આવે છે તે બધાની ઉપલબ્ધિ તમારાથી જ થાય છે। મૂર્તિ અમૂર્ત સમસ્ત ભૂત અથવા એક એક ભૂત જે કંઈ પણ દુલોક પૃથ્વી આકાશ તથા અન્ય સ્થાનમાં ઉપલબ્ધ થાય છે તે બધા તમારા જ સ્વર અને વ્યંજનોથી જોડાયેલા છે। આ પ્રમાણે સ્તુતિ કરવાથી શ્રી વિષ્ણુની જીવારૂપી સરસ્વતીએ પ્રગટ થઈને મહાત્મા અશ્વતર નાગને કહ્યું, કંબલના ભાઈ નાગરાજ અશ્વતર તમારા મનમાં જે ઈચ્છા હોય તે જણાવો, હું તમને વરદાન આપીશ। અશ્વતર બોલ્યા, દેવી પ્રથમ તો આપ કંબલને જ મને સહાયક તરીકે આપો અને અમને બંને ભાઈઓને સંગીતના સમસ્ત સ્વરોનું જ્ઞાન આપો। સરસ્વતીએ કહ્યું, નાગરાજ સાત સ્વર સાતે ગામ રાગ સાતે ગીત સાતે મૂર્છનાઓ 49 પ્રકારના તાન અને ત્રણ ગામ આ બધાને તમે અને કંબલ પણ ગાઈ શકો છો। આ સિવાય મારી કૃપાથી તમને 4 પ્રકારના પદ ત્રણ તાલ અને ત્રણ લયનું પણ જ્ઞાન થઈ જશે। મેં ત્રણેય યતિ અને 4 પ્રકારના વાજાનું જ્ઞાન પણ મેં તમને આપી દીધું। આ બધું તો તમને મારી કૃપાથી મળશે જ, બીજું પણ આની અંતર્ગત જે સ્વર વ્યંજન સંબંધ વિજ્ઞાન છે તે બધું જ તમને અને કંબલને મેં પ્રદાન કર્યું। તમે બંને ભાઈ સંગીતની સંપૂર્ણ કળામાં જેટલા કુશળ થશો તેવું ભૂલોક દેવલોક અને પાતાળલોકમાં પણ બીજું કોઈ નહીં હોય। સર્વની જીવારૂપ સરસ્વતી દેવી આમ કહીને તત્કાળ અંતર્ધ્યાન થઈ ગયા। તે બંને ભાઈઓને સરસ્વતીજીના કથાનુસાર પદ તાલ અને સ્વર વગેરેનું જ્ઞાન પ્રાપ્ત થયું। ત્યાર પછી તેઓ કૈલાસ શિખર પર નિવાસ કરનારા ભગવાન શંકરની આરાધના કરવા માટે ત્યાં ગયા અને વીણાના લયની સાથે 7 પ્રકારના ગીતોથી શંકરજીને પ્રસન્ન કરવા માટે પૂર્ણ પ્રયત્ન કરવા લાગ્યા. પ્રાતઃકાળે, રાત્રે, મધ્યાહનમાં અને બંને સંધ્યાઓમાં તેઓ ભગવત પરાયણ થઈને ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા. ઘણા સમય સુધી સ્તુતિ કર્યા બાદ તેમના ગીતથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને બોલ્યા, વર માગો. ત્યારે કંબલ સહિત અશ્વતરે મહાદેવજીને પ્રણામ કરીને કહ્યું, ભગવાન, જો આપ અમારા બંને પર પ્રસન્ન છો તો અમને મનોવાંછિત વરદાન આપો. કોલાશ્વની પત્ની મદાલસા, જે મૃત્યુ પામી છે, પહેલાંની જ અવસ્થામાં મારી કન્યા રૂપે પ્રગટ થાય. તેને પૂર્વજન્મની વાતોનું સ્મરણ હોય, પહેલાંના જેવી તેની કાંતિ હોય, તથા તે યોગીની અને યોગ વિદ્યાની જનની થઈને મારા ઘરમાં ઉત્પન્ન થાય. મહાદેવજીએ કહ્યું, નાગરાજ, તમે જે કહ્યું છે તે મારી કૃપાથી અવશ્ય પૂર્ણ થશે. શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે તમે આપેલા મધ્યમ પિંડને શુદ્ધ અને પવિત્ર થઈને ખાઈ લોજો. તે ખાધા પછી તમારા મધ્યમ ફણામાંથી કલ્યાણી મદાલસા જેવી મૃત્યુ પામી છે તે જ રૂપમાં ઉત્પન્ન થશે. તમે આવી કામના સાથે તે દિવસે પિતૃનું તર્પણ કરજો, તેથી તે તરત તમારી સમક્ષ પ્રગટ થઈ જશે. આ સાંભળીને તે બંને ભાઈ મહાદેવજીના ચરણોમાં પ્રણામ કરીને બહુ જ સંતોષ સાથે પાછા રસાતળમાં આવી ગયા. અશ્વતરે તે જ પ્રમાણે શ્રાદ્ધ કર્યું અને મધ્યમ પિંડનું વિધિપૂર્વક ભોજન કર્યું. પછી જ્યારે તેઓ ઉક્ત મનોરથને લઈને તર્પણ કરવા લાગ્યા, તે સમયે તેમના શ્વાસ લેતા મધ્યમ ફણામાંથી સુંદરી મદાલસા પ્રગટ થઈ ગઈ. નાગરાજે આ રહસ્ય કોઈને કહ્યું નહીં. મદાલસાને મહેલની અંદર ગુપ્ત રીતે સ્ત્રીઓના સંરક્ષણમાં મૂકી દીધી. આ બાજુ નાગરાજના પુત્ર દરરોજ ભૂલોકમાં જતા અને ઋતુધ્વજની સાથે દેવતાઓની જેમ ક્રીડા કરતા હતા. એક દિવસે નાગરાજે પ્રસન્ન થઈને પોતાના પુત્રોને કહ્યું, મેં તમને પહેલાં જે કાર્ય કહ્યું હતું તે તમે કેમ કરતા નથી? પુત્રો, રાજકુમાર ઋતુધ્વજ આપણા ઉપકારી અને આદરણીય છે, પછી તેમનો ઉપકાર કરવા માટે તમે લોકો તેમને મારી પાસે કેમ લઈ આવતા નથી? પોતાના પિતાના પ્રમાણે કહેવાથી તે બંને મિત્રના નગરમાં ગયા અને થોડી વાતચીતનો પ્રસંગ ચલાવીને તેમણે કોયલાશ્વને પોતાને ઘેર આવવા માટે કહ્યું. ત્યારે રાજકુમારે તે બંનેને કહ્યું, સખે, આ ઘર પણ તમારું જ છે. ધન, વાહન, વસ્ત્ર વગેરે જે કંઈ મારું છે તે બધું આપનું પણ છે. જો તમારો મારા પર પ્રેમ છે તો તમે ધન, રત્ન વગેરે જે કંઈ કોઈને આપવા ઈચ્છો અહીંથી લઈને આપો. દુર્દૈવ મને આપના સ્નેહથી એટલો વંચિત કરી દીધો છે કે આપ મારા ઘરને પોતાનું સમજતા નથી. જો તમે મારું પ્રિય કરવા ઈચ્છતા હો તો મારું ઘર અને ધનને પોતાનું જ સમજો. આપ લોકોનું જે કંઈ છે તે મારું છે અને મારું આપ લોકોનું છે. આપ લોકો મારા બહારના પ્રાણ છો. આ વાતને સત્ય માનો. હું મારા હૃદયના સોગંદ ખા આપીને કહું છું, આપ મારા પર કૃપા કરીને ફરીથી આવી ભેદભાવની વાત મુખથી બોલશો નહીં. આ સાંભળીને તે બંને નાગકુમારોના મુખ સ્નેહના આંસુઓથી ભીંજાઈ ગયા અને તેઓ થોડું પ્રેમપૂર્વક રોષથી બોલ્યા, ઋતુધ્વજ, તમે જે કંઈ કહો છો તેમાં જરા પણ સંદેહ નથી. અમારા મનમાં તેવો જ ભાવ છે, પરંતુ અમારા મહાત્મા પિતાએ વારંવાર કહ્યું છે કે હું કોલાશ્વને જોવા ઈચ્છું છું. આટલું સાંભળતા જ કોલાશ્વ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને એવું કહીને કે પિતાજીની જેવી આજ્ઞા છે તે જ કરીશ, તેઓ પૃથ્વી પર તેમના ઉદ્દેશ્યથી પ્રણામ કરવા લાગ્યા. કોલ્યાશ્વ બોલ્યા, હું ધન્ય છું, અત્યંત પુણ્યાત્મા છું. મારા જેવો બીજો ભાગ્યશાળી કોણ છે? કેમ કે આજે પિતાજી મને જોવાની ઈચ્છા કરે છે. તેથી મિત્રો, આપ લોકો ઉઠો અને તેમની પાસે ચાલો. હું પિતાજીના ચરણોના સોગંદ ખાઈને કહું છું, તેમની આ આજ્ઞાનું ક્ષણવાર પણ ઉલ્લંઘન કરવા ઈચ્છતો નથી. આમ કહીને રાજકુમાર ઋતુધ્વજ તે બંને નાગકુમારોની સાથે નગરમાં બહાર નીકળ્યા અને પુણ્ય સલીલા ગોમતીના તટ પર ગયા. ત્યાર પછી તેઓ ગોમતીની મધ્યધારામાં ચાલવા લાગ્યા. રાજકુમારે વિચાર્યું, નદીના સામા કિનારે આ લોકોનું ઘર હશે. એટલામાં જ તે નાગકુમારોએ એમને ખેંચીને પાતાળમાં પહોંચાડી દીધા. ત્યાં ગયા પછી તેમણે પોતાના બંને મિત્રો સ્વસ્તિકથી સુશોભિત નાગકુમારોના રૂપમાં જોયા. તેઓ ફણાઓના મણીથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમને આ રૂપમાં જોઈને રાજકુમારને બહુ આશ્ચર્ય થયું. તેમણે હસતા હસતા પ્રેમપૂર્વક કહ્યું, વાહ, આ તો સારું થયું. પાતાળમાં ક્યાંક તો વીણા અને વેણીના મધુર ધ્વનિ સાથે સંગીતનો અવાજ સંભળાતો હતો. ક્યાંક મૃદંગ અને ઢોલ વગેરે વાજિંત્રો વાગતા હતા. સેંકડો મનોહર ભવન ચારે બાજુ દેખાતા હતા. આ પ્રમાણે પોતાના પ્રિય નાગકુમારોની સાથે પાતાળની શોભા નિરખતા રહીને રાજકુમાર ઋતુધ્વજ આગળ વધવા લાગ્યા. થોડે દૂર ગયા બાદ બધાએ નાગરાજના મહેલમાં પ્રવેશ કર્યો. નાગરાજ અશ્વતર સોનાના સિંહાસન પર, જેમાં મીણ મૂંગા અને રત્નોની ઝાલરો લટકી રહી હતી, બિરાજમાન હતા. તેમના અંગોમાં દિવ્ય હાર તથા દિવ્ય વસ્ત્રો શોભી રહ્યા હતા. કાનમાં મણીઓના કુંડળ શોભી રહ્યા હતા. સફેદ મોતીઓનો મનોહર હાર વૃક્ષસ્થળની શોભા વધારી રહ્યો હતો અને ભુજાઓમાં બાજુબંધ શોભતા હતા. બંને નાગકુમારો આજ અમારા પિતાજી છે, આમ કહીને રાજકુમારને તેમના દર્શન કરાવ્યા અને પિતાજીને એ નિવેદન કર્યું કે આજ અમારા મિત્ર વીર કોયલાશ્વ છે, કોલ્યાશ્વ છે. ઋતુધ્વજે મસ્તક ઝુકાવીને નાગરાજના ચરણોમાં પ્રણામ કર્યા. નાગરાજે તેમને બળપૂર્વક ઉઠાવી અને ખૂબ કસીને છાતીએ દબાવી દીધા. પછી તેમનું મસ્તક સૂંઘીને કહ્યું, બેટા ચિરંજીવી થાઓ, શત્રુઓનો નાશ કરીને પિતા માતાની સેવા કરો. વત્સ, તમે ધન્ય છો, કેમ કે મારા પુત્રોએ પરોક્ષમાં પણ તમને તમારા દિવ્ય ગુણોની પ્રશંસા કરી છે. તમે મન, વાણી અને શરીર ચેષ્ટાઓ સાથે પોતાના ગુણ ગૌરવ સહિત સદા વૃદ્ધિ પામો. ગુણવાનનું જ જીવન પ્રશંસનીય છે. ગુણહીન મનુષ્ય તો જીવતા જ મરેલા છે. ગુણવાન પુત્ર માતા પિતાને શાંતિ અને સંતોષ પ્રદાન કરે છે. દેવતા, પિતર, બ્રાહ્મણ, મિત્ર, યાચક, દુઃખી તથા બંધુ બાંધવ પણ ગુણવાન પુરુષના ચિરંજીવી થવાની અભિલાષા કરે છે. જેમની કદી નિંદા થતી નથી, જે દિન દુઃખીઓ પર દયા કરે છે તથા આપત્તિગ્રસ્ત મનુષ્યને શરણમાં લે છે, આવા ગુણવાન પુરુષોનો જન્મ સફળ છે. વીર કોલાશ્વ નામ કહીને તેમનો સ્વાગત સત્કાર કરવા માટે નાગરાજે પોતાના પુત્રોને કહ્યું, બેટા ક્રમશઃ સ્નાન વગેરે પૂરા કરીને આમને ઈચ્છા અનુસાર ભોજન કરાવો. એના પછી આપણે આમના મનને પ્રસન્ન કરનારી વાતો કરતા રહીને થોડો સમય સાથે બેસીશું. રાજા શત્રુજીતના પુત્રે તેમની આજ્ઞા સ્વીકારી લીધી. ત્યાર પછી સત્યવાદી નાગે પોતાના પુત્રો તથા રાજકુમાર સાથે પ્રસન્નતાપૂર્વક ભોજન કર્યું. અધ્યાય 13 સમાપ્ત. બોલો શ્રી રામ, બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.